અક્ષરધામ મધ્યસ્થમ યનંતમુક્તસેવિતમ શ્રીહરિં ચિંતયામ્યહમ્. અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. અનંત કોટી બ્રહ્માંડના આધાર પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ, એ પુરુષોત્તમ નારાયણના પ્રસ્થાપિત એકાંતિક ધર્મનું જેમણે પોતાના જીવનમાં સાક્ષાત પાલન કર્યું એવા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આજે પણ એ એકાંતિક ધર્મને ધારણ કરી રહેલા પરમ ભાગવત સંતવર્ય પૂજ્યપાદ ગુરુ મહારાજ, ગુરુકુલ પરિવારના તમામ બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજનીય સંતો તથા કથા શ્રવણ કરી રહેલા સર્વે ભાવિક ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. એકાંતિક ધર્મના ચાર મૂલ્યો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. આ ચાર મૂલ્યો પૈકી ધર્મ કોને કહેવાય? ધર્મની શી આવશ્યકતા છે? ધર્મ પાળવાથી આપણને શું લાભ થાય છે? ધર્મનું પાલન કેવી રીતે કરવું? અમુક ભક્તોના દ્રઢતાના પ્રસંગોનું શ્રવણ કરી અને આપણે એકાંતિક ધર્મ અંતર્ગત ધર્મને ગત પ્રવચનમાં સમજ્યા હતા. આજે બીજું છે જ્ઞાન. સૌ પ્રથમ જ્ઞાન એટલે શું? વોટ ઇઝ જ્ઞાન? સંસ્કૃત ભાષાની રીતે અર્થ કરીએ તો જ્ઞા અવબોધન એ ધાતુ છે. અવબોધન એટલે જાણવું, એટલે જ્ઞાનનો અર્થ થાય જાણવું. કોઈ પણ વસ્તુમાં પ્રવેશ છે એ આપણે જ્ઞાનથી થાય છે. ધારો કે કોઈ બાળકનો જન્મ થયો છે જેને આ દુનિયાની કોઈ ખબર નથી, એ કોઈ પણ વસ્તુ પોતાની સામે આવશે એને જાણવાનો પ્રયત્ન કરશે. એટલે જો કોઈ પણ નાનકડી એમથી વસ્તુ પણ કોઈ બાળકને આપીએ ને, એટલે તરત જ એ મોઢામાં નાખશે. કેમ? કારણ કે એને એમ છે કે આ મોઢામાં નાખવાથી આપણને એનો ખ્યાલ આવશે શું છે. કારણ કે બાળકની રસનેન્દ્રિય એ પ્રબળ હોય છે, દરેક વસ્તુ મોઢામાં નાખશે, જાણવા માંગે છે. અને જ્યારે એ જાણી લે છે, એને શબ્દો પડે છે કે આ તારા માતા, આ તારા પિતા, આ તારા કાકા, આ તારું ઘર, ત્યારે એ પોતે માનતો થઈ જાય છે અને એનો એ પછી લાભ લે છે. જેમ જેમ જણાતો જાય એમ એમ એમાં એનો પ્રવેશ થતો જાય છે. જેમ માણસ જેવું જ્ઞાન પ્રાપ્ત કરે એ પ્રમાણે એનું સંસ્કારો, એનું કલ્ચર, એનું સંસ્કૃત માણસ બને છે. એક વ્યક્તિ છે, બે શેરીમાં રમતા બે બાળકો પૈકી એક છે એ હિટલર બને છે, તો એક ગાંધીજી જેવા બને છે. ભવિષ્યમાં એક દેશનો શાસક બને છે તો એક દેશનો વિનાશક બને છે. એક નરેન્દ્ર મોદી જેવા દેશભક્ત બને છે તો એક નીરવ મોદી જેવા દેશદ્રોહી બને છે. શું કારણ છે? પોતાને પ્રાપ્ત થયેલું જ્ઞાન, પોતાનું ઘડતર એ જ માણસના ચારિત્ર્યનું નિર્માણ કરે છે અને ચારિત્ર્યના આધારે એનું જીવન નિર્માણ પામે છે અને એના જીવન પ્રમાણે એમનું વ્યક્તિત્વ આ દુનિયાની વચ્ચે પ્રસ્થાપિત થાય છે. જ્ઞાન શા માટે જરૂરી છે? તો બે શબ્દોમાં જોઈએ, બે વાક્યોમાં જોઈએ તો જ્ઞાન વિના ગતિ નથી અને જ્ઞાન વિના મુક્તિ નથી. જ્ઞાન વિના ગતિ નથી અને જ્ઞાન વિના મુક્તિ નથી. કદાચ તમે સમુદ્ર મંથનની કથાનું શ્રવણ કર્યું હોય તો ઇન્દ્રને દુર્વાસા ઋષિનો શાપ થયો. ઇન્દ્રની 14 લોકની સંપત્તિ એ જતી રહી સમુદ્રના પેટાળમાં. સંપત્તિ પાછી મેળવવા માટે એ ભગવાન પાસે ગયા. ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ કંઈક કૃપા કરો. ત્યારે ભગવાને કહ્યું કે હવે તો તમે સમુદ્ર મંથન કરો તો તમારી સંપત્તિ પાછી નીકળે. સમુદ્ર મંથન કરવાની તૈયારીઓ કરી પણ એકલા દેવતાઓથી સમુદ્ર મંથન થઈ ન શક્યું. એટલે દાનવોને સહારો લીધો. દેવતાઓએ દાનવો મળી અને વિદ્યાંચળ પર્વતને એ રવૈયો બનાવ્યો. વાસુકી નાગના દોરડા કર્યા અને ભગવાન પોતે કુરુમ અવતાર ધારણ કરી અને પર્વતને ઝીલો અને સમુદ્ર મંથન થયું. જેમ જેમ સમુદ્ર મંથન થતું જાય, એક પછી એક નીકળતું જાય. સૌ પ્રથમ નીકળ્યો હળાહળ ઝેર. હળાહળ ઝેર શિવજીએ રાખ્યું. ત્યાર પછી એક પછી એક ચંદ્ર ને લક્ષ્મી ને બધું એક પછી એક નીકળ ગયું ને છેલ્લે 14મું રત્ન નીકળ્યું, અમૃત. હવે અમૃત દેવતાઓ અને દાનવો બંનેને જોઈએ. બંને વચ્ચે ઝઘડો થયો. કપટ કરીને દાનવોએ અમૃતનો ઘોડો લઈ અને ભાગી ગયા. આ બાજુ દેવતાઓ ઠાલા રહ્યા એટલે ભગવાનની પાસે આવીને પ્રાર્થના કરી, પ્રભુ કંઈક કૃપા કરો, આ દાનવો બધું અમૃત લઈ ગયા છે, જો અમર થઈ જશે તો આપ સૃષ્ટિનો વિનાશ થશે. એટલે ભગવાને મોહિની રૂપ ધારણ કરી અને દાનવોની પાસે આવ્યા. સુંદર સ્ત્રીને જોતા જ દાનવો તો આકર્ષિત થયા. કોઈને થયું કે આને લગ્ન કર્યા હશે કે નહીં? જો ન કર્યા હોય તો આપણે એને પૂછી અને પરણવાનું નક્કી કરી લઈએ. કોઈને મોકલો, જા પૂછ આને લગ્ન થયા છે કે નહીં. દાનવો, બધા જ દાનવો એ સુંદર સ્ત્રીના રૂપમાં મોહાંધ બન્યા. અને ભાઈ, ભગવાન એ સ્ત્રીનું રૂપ ધારણ કરે પછી કાંઈ ખામી હોય? પ્રેમાનંદ સ્વામી લખ્યું ને, મહારાજની મૂર્તિ કેવી છે, ત્રિભુવનમાં એવી કોણ છે જે વશનવ થાય નાર જોઈને જીવું છું. આ ત્રિભુવનમાં એવી કોઈ નાર નથી, કોઈ નારી નથી કે જે પ્રભુની મૂર્તિને જોઈને વશ ન થાય. દાનવોને જોઈ અને દાનવોએ મોહિની રૂપને જોઈ અને મોહાંત બન્યા અને મોહમાં માણસ આંધળો બની જાય એમ આંધળા થયા. ભગવાને નીતિથી એમની પાસેથી ઘડો લઈ લીધો. દેવતાઓ આવ્યા, અમને આ ઘડો આપો. દાનવો કે નહીં, એમનો નથી, અમને આપજો. બંને વચ્ચે ઝઘડો થયો. મોહિની કે ઉભારી ઉભારીઓ, ઝઘડો ન કરો, પેલા નક્કી કરો કે આ કોના દ્વારા આવ્યો છે, કોણે આને શોધ કરી છે. એટલે કે બંને આમાંથી તો સમુદ્ર મંથન કર્યું, એક બાજુ આ ખેંચતા હતા, એક બાજુ અમે ખેંચતા હતા, અને એમાંથી નીકળો છે, તો પછી આમાં બંનેનો સરખો ભાગ છે. એક કામ કરો, ઘડો કોઈને નથી આપવો, બધા જ લાઈનમાં બેસી જાઓ. દેવતાઓ આ બાજુ, દાનવ આ બાજુ, પંક્તિ કરો, પછી હું પોતે પીરસવા આવું. એમ તમે પોતે? દાનવો તો ખુશ થઈ ગયા, ઓહો હો, આ પોતે પીરસવા આવશે. ફટાફટ બધા બેસી ગયા. દેવતાઓ પણ બેસી ગયા. હવે મોહિની ઘડો લઈ અને દાનવ દેવતાઓની લાઈન તરફ ચાલતા થયા. એટલે પેલો દાનવ કોઈ કે એ એ બાજુ નહીં, આ બાજુ, આ બાજુ પેલા અહીંથી ચાલુ કરો. એટલે એમને ઉભા રહ્યો, ઉભા રહ્યો, તમે સમજો પેલા, તમને છે ને આ નીચેનો ઘાટો ઘાટો માલ આવે ને એ આપવો છે, એટલે આ ઉપરનું આછું આછું છે ને આ દેવતાઓને પાઈ દે, એટલે એ છૂટા થઈ જાય. હા હવે બરોબર, તમે અમારી બાજુ જ છો. ખુશ થઈ ગયા દાનવ, પાઈ દો પાઈ દો, પેલા પાઈ દો. આ બાજુ મોહિની ભગવાન વિષ્ણુ એ એક પછી એક દેવતાઓને અમૃત પાતા જાય છે, ખૂબો ધરીને બેસતા જાય ને પાતા જાય. પણ દાનવોની પંક્તિમાં બેઠેલો એક રાહુ નામનો દાનવ એ પારખી ગયો કે નક્કી આ કપટી વિષ્ણુ છે, આ બધાને અમૃત પાઈ દેશે ને આપણને બાકી રાખી દેશે. રાહુ કંઈ પણ બોલ્યા વિના ઊભો થઈ અને દેવતાઓની પંક્તિમાં બેસી ગયો, સૂર્ય અને ચંદ્રની વચ્ચે પ્રકાશમાં પોતાનું રૂપ દેખાય નહીં એવી રીતે. આ બાજુ ભગવાન પીરસતા પીરસતા આવ્યા. ચંદ્ર સૂર્યને તો એમ જ કે ભગવાનને તો બધી ખબર હોય, અહીંયા આવશે એટલે ભગવાન સંભાળી લેશે. સૂર્યને પાયું, આ બાજુ ખોબો ધરીને રાહુ પણ બેઠો હતો, એના હાથમાં પણ ગયું અને મોઢામાં મૂક્યું. તા સૂર્યએ કીધું, રેવા દો ભગવાન, પ્રભુ રેવા દો, આ દાનવ છે. પ્રભુ એ જ સેકન્ડે સુદર્શન ચક્ર ધારણ કરી અને છોડ્યું અને ગળેથી બે કટકા કરી નાખ્યા. પણ પેલું જે અમૃત હતું એ મોઢામાં પણ ગયું, અડધું અંદર પણ ગયું, એટલે બે ભાગ થયા, બંને અમર થયા, રાહુ અને કેતુ. સૂર્ય અને ચંદ્ર એ ચાડી કરી, એટલા માટે આજે પણ એ બંનેને નડે છે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે એના પ્રતાપે. પણ પછી તો દેવતાઓ બધા ભેળા થઈ ગયા, પ્રભુને પૂછ્યું, પ્રભુ પ્રભુ આ તમે શું કર્યું, તમે તો સર્વાંતર્યામી છો, બધું જાણો છો, છતાંય તમે આ દાનવને પાયું. ત્યારે ભગવાને કહ્યું કે સાંભળો, એના બે કારણ છે. પહેલું કારણ એ કે એ દેવતાઓની પંક્તિમાં બેઠો હતો. શાસ્ત્રમાં પંક્તિ ભેદનું ખૂબ મોટું પાપ કહ્યું છે. પંક્તિમાં બેઠેલા તમામને સરખું પીરસાવવું જોઈએ. હું જ જો પંક્તિભેદ કરું તો ભવિષ્યમાં એ નિયમ, એ ધર્મ એ હણાઈ જાય, એટલા માટે એને પાયું. બીજું કારણ પ્રભુ, બીજું એવું છે કે આટલા બધા દાનાઓ બેઠા હતા એમાંથી કોઈ મને ઓળખી ન શક્યું, પણ આ રાહુ એક મને ઓળખી ગયો અને જે મને ઓળખે છે એ અમૃતમય બની જાય છે, એનું જીવ એ સદાય અમર બની જાય છે. તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્યઃ પંથા વિદ્યતે યનાય, કે જે ભગવાનને ઓળખી જાય છે, ભગવાનને જાણી લે છે, એ ક્યારેય ફરીને પાછો જન્મ ધારણ કરતો નથી, એ સદાય અમર બની જાય છે. બસ આ જ પ્રતાપે. દાનવો ઘણા હતા પણ રાહુએ જાણી લીધું તો એનું કામ થઈ ગયું. જ્ઞાન વિના ગતિ નથી. પાલ પ્રદેશમાં મહારાજ ફરતા ફરતા આવ્યા. સવારનો સમય, સૂકો પ્રદેશ, એટલે ક્યાંય ઝાડવું મળે નહીં, ઇવન બાવળિયો પણ ક્યાંય હતો નહીં. હવે દાંતણ ક્યાંથી કાઢવું, એમ કરતા કરતા એક ગામ આવ્યું. ગામમાં પૂછ્યું, અહીંયા ક્યાંય કોઈ બાવળનું વૃક્ષ છે? ત્યારે કોઈના દ્વારા જાણવા મળ્યું કે આ છેલ્લું એક ઘર છે, એક ડોશીમાં રહી છે, તેની પાસે આ બાવળનું વૃક્ષ છે. પણ જોજો, એ કોઈને દાંતણ આપતા નથી, અમે તો ઘણી વાર ગયા પણ કોઈને આપ્યું નથી, તમને આપે તો ઠીક. મહારાજ કે કાંઈ વાંધો નહીં, જાઓ ભગુજી જાઓ, એ કહેજો કે ખુદ ખુદા આયે હે. એ બાય ઇસ્લામ ધર્મના હતા, એટલે મહારાજે ભગુજીને મોકલા. ભગુજી આવ્યા, દરવાજો ઠપકાયરો, ખોલ્યો, માજી આપના ઘરેથી દાંતણ લેવા માટે આવ્યો છું, જાઓ જાઓ, તમારા માટે દાંતણ નથી, જેવા તેવા હૈલાવો છો, દાંતણ નહીં મળે, જાઓ. ડોશીમાં તો ખીજાઈ ગયા. અરે ડોશીમાં માજી, એટલા માટે નહીં, અરે આપકે યહાં પર પાદર મેં ખુદ ખુદા હે હે, ઉસકે લીએ દાંતણ લેના હે. એ સાહેબ, ખુદ ખુદા હે તો મેં ખુદ ચલતી હું. ડોશીમાં પોતે દાંતણ કાપી, સરસ મજાનું પોચું કરી અને મહારાજ માટે લઈને આવ્યા. આ બાજુ પાદરમાં મહારાજ કાઠી દરબારોની સાથે ઊભા હતા. ડોશીમાએ મહારાજને ઓળખી અને મહારાજના ચરણમાં એ નમી અને દાંતણ આપ્યું. મહારાજ એ વખતે બોલે ગયા કે ડોશીમા, આજથી તમારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. પણ સુરા ખાચરને થડકો લાગ્યો, પણ આમ કેમ મહારાજ? કેટલા સમયથી તમારી ભેળા રહીએ છીએ, અમારું ઘર બાર બધું ત્યાગ કરીને તમારી ભેળા અમારો સમય આપીએ છીએ. તમને ક્યારેક અમને પાંદડે ખવડાવો, ક્યારેક ભાજી ખવડાવો, ક્યારેક હારા ભોજન કરાવો, જે કરાવો એમ કરીને રહીએ છીએ, તમારી મરજીમાં વર્તીએ છીએ, તોય મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ થાય તો થાય. અને આ ડોશીમાં એક હાઠીકડું આપ્યું ને એમાં તમે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ? મહારાજ કે સુરા બાપુ, આ એટલા માટે નહીં, આ કઈ હાઠીકડાનું કલ્યાણ નથી. તો મહારાજ, અરે સુરા બાપુ, આપણે આટલા બધા ધોળા ધોળા પાઘડા પહેરી અને ધોળા બગલા જેવા ધોળા કપડાં પહેરીને ઊભા છીએ, પણ કોઈના નહીં, અને એને મને ઓળખી અને મારા ચરણમાં માથું મૂક્યું અને મને દાતણ આપ્યું, આટલા બધાની વચ્ચે મને ઓળખી ગઈ, એનું આ પરિણામ છે, એનું આ ફળ છે. જ્ઞાન વિના ગતિ નથી, બીજું છે જ્ઞાન વિના મુક્તિ નથી. ઋતે જ્ઞાનાન્ન મુક્તિ, આપણે વેદોમાં બહુ પ્રસિદ્ધ શ્રુતિ છે, મહારાજે પણ વચનામૃતમાં અલોયાના 7મા વચનામૃતમાં યાદ કરી, જ્ઞાન વિના મુક્તિ નથી, ઋતે જ્ઞાનાન્ન મુક્તિ. આ તો એક આધ્યાત્મિક દ્રષ્ટિ ઉપર લખાયેલું છે, પણ ભૌતિક રીતે જોઈએ તો પણ જ્ઞાન વિના આજે મુક્તિ નથી. આપણે અહીંથી અમદાવાદ જવું છે, જો રસ્તો ખબર ન હોય તો ન ફસાઈ જઈએ. સરસ મજાનું જમીન ખરીદવી છે, બિલ્ડિંગ બાંધવા છે, કન્સ્ટ્રક્શનનું કામ કરવું છે, પણ જો આપણને કોઈ પ્રકારના લોસ ખબર ન હોય તો ફસાઈ જઈએ. આજે આ કળિયુગમાં નીકળી ન શકીએ, પણ જો તમામ લોસને જાણતો હોય, વકીલ હોય ને આધાર, એનો આધાર હોય આપણી પાસે, તો ગમે તેવા કાળા કામ કર્યા હોય તો આજે માણસ નીકળી જાય છે. વૃત્તે જ્ઞાનાન્ન મુક્તિ. ઇવન હમણાં જ આપણે એક સ્વામીને એક કંઈક રોગ લાગુ પડેલો, પછી બીજું કાંઈ નહીં, ખાલી તાવ જ હતો, અને જે જમે એ બધું જ પાછું નીકળી જાય, કાંઈ ટકે નહીં પેટમાં. પછી તો અહીં અમરેલી દવાખાને લઈ ગયા, ત્યાં તપાસ કરી, બધી દવાઓ આપી, દવા લીધી, તોય સારું ન થયું. રાજકોટ લઈ ગયા, તોય સારું ન થયું. અરે અમદાવાદ લઈ ગયા, ત્યાં પણ ડૉક્ટરે ખૂબ તપાસ કર્યો, પણ સારું ન થાય. પણ એક દિવસ ટેસ્ટ કર્યો ને ટેસ્ટમાં ખ્યાલ આવ્યો કે આમાં આવા પ્રકારના એક બેક્ટેરિયાને લઈ, જે કાચા દૂધમાંથી આવ્યા હોય એવા બેક્ટેરિયાને લઈ અને આ રોગ લાગુ પડ્યો છે. જેવા એ રોગનો કારણ ખબર પડી ગઈ, બીજા કે ત્રીજા દિવસે જ રજા આપી દેવામાં આવી. જ્યાં સુધી ખબર નહોતી આ રોગ છે, આનું કારણ આ છે, ત્યાં સુધી રોગમાંથી મુક્તિ ન થઈ, પણ જેવો ખ્યાલ આવી ગયો તરત છૂટી. આજે આ વાત પિત્તને કફનું કરતા હોય એમ જ હોય ને, કારણ શું છે? વાત છે, પિત્ત છે કે કફ છે, જો એક વખત ખ્યાલ આવી જાય પછી શાંતિ, પણ જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી આખી જિંદગી હેરાન થાય માણસ. એટલે ઋતે જ્ઞાનાન્ન મુક્તિ, જ્ઞાન વિના મુક્તિ નથી. આ છે જ્ઞાન. પણ આજે આપણે ચર્ચા કરીએ છીએ એકાંતિક ધર્મ અંતર્ગત જ્ઞાનની. એકાંતિક ધર્મમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એ જે મહારાજે કહ્યું છે એનો શું અર્થ છે? તો શિક્ષાપત્રીમાં મહારાજે જ્ઞાનનો અર્થ કર્યો, જ્ઞાનમ ચ જીવ માયેશ રૂપાણમ સુષ્ઠુ વેદનમ. જીવ માયા ઈશ્વરના રૂપને સારી પેઠે જાણવું એને જ્ઞાન કહેવાય. જાણવું કોને? જીવ, ઈશ્વર અને માયા, થ્રી અલ્ટિમેટ એલિમેન્ટ્સ. આ ત્રણ અલ્ટિમેટ તત્વો છે, જીવ, ઈશ્વર અને માયા. એને છતાંય વચનામૃતને આધારે આપણે જો આ જ્ઞાન શબ્દનો અર્થ સમજીએ તો થોડોક ભેદ પડે છે. વચનામૃતમાં મહારાજે પ્રથમનું 19મું, પ્રથમનું 21મું, 47મું, 56મું, મધ્યનું 19મું, 32મું, આ બધા જે વચનામૃત છે એમાં મહારાજે જ્યારે જ્યારે જ્ઞાન શબ્દનો અર્થ આવે તો ત્યાં મહારાજે એવું કહ્યું, ધર્મ, આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ભક્તિ એવી રીતે ઉલ્લેખ કર્યો હોય. તો બીજા અમુક વચનામૃતમાં 17મું, 29મું, 36મું પ્રથમના, એમાં મહારાજે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આવી રીતે કહ્યું હોય. તો આના ઉપરથી બંનેને એડજસ્ટ કરતા આપણને એવું લાગે કે જ્ઞાન શબ્દનો અર્થ અહીંયા આત્મનિષ્ઠા થાય છે. આત્મનિષ્ઠા, જો સામાન્ય એક્ઝામ્પલ જોઈએ આપણે, તો આપણે કોઈને કહીએ કે મહારાજ વખતે પર્વતભાઈ, દાદા ખાચર અને માયારામ ભટ્ટ આ ત્રણેય ભક્તો એ મહારાજની પાસે બેઠા હતા. વળી પાછો બીજી રીતે આપણે એને કહીએ કે મહારાજ વખતે એ પર્વતભાઈ, માયારામ ભટ્ટ અને મહારાજ જેની ઘેરે રહેતા એ ત્યાં બેઠા હતા, તો જેની ઘેરે રહેતા હોય એ કોણ થાય? દાદા ખાચર. સિમ્પલ છે ને. બસ એવી જ રીતે અહીંયા ક્યારેક મહારાજ એમ કે ધર્મ આત્મનિષ્ઠા વૈરાગ્ય ને જ્ઞાન, અને ક્યારેક મહારાજ એમ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ભક્તિ, તો આત્મનિષ્ઠા ઇઝ ઇક્વલ ટુ જ્ઞાન. ઓકે, તો જ્ઞાન એટલે આત્મનિષ્ઠા થાય. બીજું કારણ, ધર્મામૃતમાં જે એકાંતિક ધર્મનું નિરૂપણ કર્યું છે તેમાં પણ જ્ઞાન માટે મહારાજે એમ જ કહ્યું કે એશાત્મ નિષ્ઠા સુદૃઢા જ્ઞાનમ મિત્યુપવર્ણિતમ, કે આ જે આત્મનિષ્ઠા છે એને જ જ્ઞાન રૂપે વર્ણન કરવામાં આવી છે. ત્રીજું કારણ, લોયાના 16મા વચનામૃતમાં જે વાસના કુંઠિત કે નિર્મૂળ થયાનું વચનામૃત છે એમાં મહારાજે એવું કહ્યું કે આત્મનિષ્ઠા રૂપ એવું જે જ્ઞાન, એટલે કે એકાંતિક ધર્મની વાત કરી ત્યાં એવો શબ્દ વાપરો કે આત્મનિષ્ઠા રૂપ એવું જે જ્ઞાન, એટલે શું થયું કે આત્મનિષ્ઠા એ જ જ્ઞાન. ગુણાતીતાનંદ સ્વામીએ પણ ગુણા વાતોમાં કોટી કલ્પે પણ જ્ઞાન કર્યા વિના છૂટકો નથી તે શું જે નિજાત્માનં બ્રહ્મ રૂપમ એ શિક્ષાપત્રીના શ્લોકમાં કહ્યું છે તેમ માનવું તે. તો સ્વામીના મતે પણ એમ જ થાય કે જ્ઞાન ઇઝ ઇક્વલ ટુ આત્મનિષ્ઠા. એટલે મૂળ ચર્ચા, મૂળ અહીંયા આપણે જે એકાંતિક ધર્મમાં જ્ઞાન સમજવાનું છે એ છે આત્મનિષ્ઠા. બાકી જે આગળ તમામ અર્થ કર્યો જ્ઞાનનો એ શું થયું? એક વ્યાપક જ્ઞાનનું રૂપ થયું. એ પછી કોઈ પણનું જ્ઞાન, એ ભૌતિક માર્ગે પણ હોય અને અધ્યાત્મ માર્ગે પણ હોય, પણ એકાંતિક ધર્મ અંતર્ગત જ્ઞાનની જ્યારે વાત આવે ત્યારે આપણે જ્ઞાનનો અર્થ આત્મનિષ્ઠા કરવાનો થાય. તો હવે આત્મનિષ્ઠા એટલે શું? આત્મનિષ્ઠા એટલે આત્મામાં નિષ્ઠા. સાચો શબ્દ છે. આત્મામાં નિષ્ઠા, પોતાના જીવાત્મામાં નિષ્ઠા. આપણે જે પ્રથમ પ્રવચનમાં જે ચર્ચા કરી હતી કે હું કોણ અને ક્યાંથી, એ આને રિલેટેડ છે. આજે આપણે તદ્દન આત્મનિષ્ઠા ઉપર શાસ્ત્રોક્ત ચર્ચા કરવાની છે. એ દિવસે આપણે થોડાક વૈજ્ઞાનિક અને સાયકોલોજીકલ આધારો લઈ અને ચર્ચા કરી હતી, આજે 100% શાસ્ત્રીય રીતે. મહારાજે પ્રથમના 61મા વચનામૃતમાં એવું કહ્યું કે આત્મનિષ્ઠા એટલે શું? કે હું દેહ નહીં, દેહ થકી જુદો અને સર્વને જાણનારો આત્મા, એ રૂપ જે આત્મનિષ્ઠાની જ્યારે દૃઢતા થાય ત્યારે કામ ક્રોધ લોભ અને ભય તેણે કરીને પણ ધીરજ ડગે નહીં. એટલે શું? હું દેહ નહીં, દેહ થકી જુદો એવો જે આત્મા અને સર્વને જાણનારો છું એમ માનવું તે. મહારાજે મધ્યના 12મા વચનામૃતમાં કહ્યું કે જેમ આખું શરીર છે, શરીરમાં ઇન્દ્રિયો છે, અંતઃકરણ છે, આ પ્રાણ છે, તેવી રીતે હું એક આત્મા છું. જેમ આપણે ન કહીએ આ ભાઈ છે, આ ભાઈ છે, આ ભાઈ છે અને હું રમેશભાઈ, એમ આ દેહ છે, આ મન, આ પ્રાણ છે, આ ઇન્દ્રિયો છે, આ અંતઃકરણ છે અને હું આત્મા છું. બરોબર, એટલે એવી રીતે જુદું માનવું એ. પણ થાય છે શું ખબર છે? આપણે આ બધું જાણીએ છીએ પણ શાબ્દિક રીતે. એક વખત એક સરદારજી, એટલે ફોરેસ્ટ ખાતામાં ભરતીમાં જવાનું હશે એટલે ઇન્ટરવ્યૂ દેવા માટે ગયા. એટલે પેલા ફોરેસ્ટ અધિકારીએ બેસાડ્યા અને પૂછ્યું કે ધારો કે તમે એકલા જંગલમાં ગૂંચવાઈ ગયા છો, ધારી લીધું. અચાનક ત્યાં દાવાનળ લાગ્યો, ચારે બાજુ આગ છે, કાંઈ વાંધો નહીં, ધારી લીધું. કોઈ નીકળવાનો રસ્તો નથી ત્યારે તમે શું કરશો? પેલા સરદારજી કે કાંઈ નહીં, સિમ્પલ છે, ધારવાનું બંધ કરી દો. બસ આવું છે. આત્મનિષ્ઠાના શબ્દો જ્યારે પડે ત્યારે આપણને એમ થાય કે નહીં આમ છે આમ છે આમ છે, પણ જ્યારે એવી ખરી પરિસ્થિતિ આવે ત્યારે ધારવાનું બંધ. આપણા મહારાજ આપણી ક્યારેક પરીક્ષા લે, ક્યારેક પંચ વિષયનો યોગ થઈ આવે, ક્યારેક સમયાનુકૂળ દેહમાં કાંઈ રોગ લાગુ પડે, કોઈ અતિ નજીકનું હોય, અતિ પ્રિય પાત્ર હોય, એ આ દેહ છોડી અને સ્વર્ગવાસી થાય, ત્યારે ત્યારે આપણને દુઃખ થવાની સંભાવના છે. ત્યારે ત્યારે આ આત્માનું જ્ઞાન એ સ્વાભાવિક રીતે ભૂલાઈ જાય છે. અને હા, એવું પણ નથી કે આ વસ્તુ છે એ આમ થઈ જ જાય, આપણે દેહ થકી આત્મા જુદો થઈ જ જાય, એ વસ્તુ ખોટી છે, એ થાય જ નહીં ક્યારે. જેમ સૂર્ય અને સૂર્યનો પ્રકાશ એ બંને ક્યારે જુદો થાય જ નહીં. જો સૂર્ય જાય તો સૂર્યનો પ્રકાશ પણ જતો રહે, અને સૂર્યનો પ્રકાશ રહે અને સૂર્ય વયો જાય એવું પણ ન બની શકે. એટલે બંને એકબીજાને ઉપર ડિપેન્ડેડ છે, એવી રીતે આ દેહ અને આપણો આત્મા એ બંને એકબીજા ઉપર ડિપેન્ડેડ છે. એટલે જો શાસ્ત્રોમાં એવી ભાવના કરવાની કહી છે. શિક્ષાપત્રીમાં મહારાજે કીધું, શું કીધું? નિજાત માનમ બ્રહ્મ રૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્ય. તો એ શબ્દ મૂક્યો છે વિભાવ્ય. વિભાવ્ય એટલે એવી ભાવના કરીને, એવી માન ધારણા કરીને, બાકી જુદું પડવું. નહીંતર જો જુદું પડવાનું જ હોય તો મહારાજ ત્યાં ભૂતવા અથવા ભવિતવ્ય એવો શબ્દ વાપરી શકે ને, પણ નહીં. મહારાજે વિભાવ્ય, એવી ભાવના કરીને હું આ દેહ થકી જુદો છે, એટલે કે એવું યાદ કરીને. અને હા, એવી ભાવના કરતાં કરતાં એક સમય એવો આવે છે કે જે સાક્ષાત્કાર થઈ જાય, ઇદમ થઈ જાય, એ કોઈ પણ ક્રિયામાં પણ એ પ્રમાણે વર્તાય. જે આ વસ્તુ છે એ થોડીક આમ અનવિઝિબલ છે, આપણે એક દ્રષ્ટાંત દ્વારા જોઈએ. આ એક સત્ય ઘટના છે. થોડા સમય પહેલાં એક વિદેશી ફોરેનિયરે એક બેબી રીંછ પાળેલું, નાનકડું ઊંધું રીંછ. પાળતા હશે જ, માણસો કૂતરા પાળે એમ રીંછ કોઈક પાળતું હોય છે. એટલે બેબી રીંછ પાળેલું, એની સાથે રમે ગમે, આનંદથી જમવા બેસે તોય બાજુમાં બેસાડીને જમે. કેવું લાગતું હશે વિચાર કરો તો, બાજુમાં રીંછ જમવા બેઠું હોય. પણ હવે પાળ્યું તો પાળ્યું, પછી થોડો સમય થયો અને પોતાની કંપનીમાંથી એને ક્યાંક વિદેશ જવાનું થયું, બીજા દેશમાં જવાનું થયું. એટલે હવે આ રીંછને તો સાથે લઈ જવાય નહીં, ફ્લાઇટમાં તો એને કાંઈ છૂટી હોય નહીં, કારણ કે ફ્લાઇટ માણસ માટે જ બનાવવામાં આવી છે, રીંછ માટે નહીં. એટલે પછી તો કાંઈ ઉપાય હતો નહીં, એટલે આણે થયું કે ચાલો હવે ઝૂમાં મૂકી આવીએ પ્રાણી સંગ્રહાલયમાં, પછી ભવિષ્યમાં ક્યારે પાછા આવશું ત્યારે મળીશું. ઝૂમાં આવ્યા, એમને માલિકને વાત કરી, આવી રીતે આ રીંછ છે, તમે આમાંથી કમાણી કરી શકશો, પણ એક શરત છે, હું આને અહીંયા મૂકી જાઉં, પણ હું જ્યારે પાછો આવું, હું મારી ઓળખાણ આપું, ત્યારે આ રીંછના લોકરની ચાવી એ મને આપવાની તમારે. કાંઈ વાંધો નહીં, બસ એટલું જ હોય તો અમારે શરત મંજૂર છે. પછી તો રીંછ મૂકી અને પેલો વ્યક્તિ ગયો વિદેશ. દસ બાર વર્ષ પછી આ પાછો આવ્યો. આવતાની સાથે જ પોતાના ઘરની સ્મૃતિ સાથે પેલા રીંછની સ્મૃતિ થઈ, એને થયું કે પેલા હું ઝૂમા જાઉં અને પેલા રીંછને મળી આવું. આવ્યો ઝૂમા. હવે એ વખતે અધિકારીઓ બદલી ગયા હતા, એ વખતે કોઈ હતું નહીં, મેઇન અધિકારી તો હતા નહીં, સામાન્ય કોઈ અધિકારી હતા. એમને વાત કરી કે આવી રીતે આ કાર્ડ મારું છે અને મને આવી રીતે વાત થઈ છે, મને ચાવી આપો. પેલે કીધું, હા એવું છે તો ખરા, અને ચાવી પણ છે, આપી દઉં. ચાવી આપી દીધી અને આ વ્યક્તિ એ ગયો. પેલા પિંજરામાં ચાવી લોક ખોલી અને અંદર જઈ અને રીંછ સાથે એ રમવા માંડ્યો. જૂની યાદોને યાદ કરી અને ખૂબ કેલી કરી રમી અને એકાદ કલાક પછી એ બહાર નીકળ્યો. પણ જેવો બહાર નીકળતો હતો એ વખતે દોડતા દોડતા પેલા સાહેબ, જે વખતે જેને ચાવી આપી હતી એ સાહેબ, એ દોડતા આવ્યા. કે થેન્ક ગોડ ભગવાને તમને બચાવી લીધા, પણ શું થયું? અરે શું થયું નહીં, જે તમે કલાક સુધી આ રીછ સાથે રમ્યા ને, એ રીછ એ તમારું રીછ નહોતું. તમારું રીછ તો થોડાક સમય પહેલા મૃત્યુ પામ્યું હતું, અને અમે પછી જંગલમાંથી બીજું રીછ લાવી અને અહીંયા મૂક્યું હતું. ભગવાને તમને બચાવી લીધા, નહીં તો રીછ કોઈને જીવતા મૂકે નહીં. આ કઈ રીતે પરિવર્તન થયું છે વિચાર કરો. પોતાના મનમાં એક એવી મેન્ટાલિટી હતી 100% કે આ મારું જ રીત છે, એટલે અંદરના ભાવો છે એ તદ્દન શુદ્ધ હતા. અને એ શુદ્ધ ભાવોને લઈ અને સામેના રીચ ઉપર પણ તેની અસર થઈ, અને એ રીચ પણ એને અનુકૂળ બની ગયું. અને છે આ વાત એકદમ સત્ય છે. મીરાબાઈ એ ભગવાન કૃષ્ણનું ચરણામૃત માનીને ઝેર પી જાય તો એને કાંઈ ન થાય. આજે આજે સાયન્સમાં પણ સાયકોલોજીમાં પણ ઘણા બધા એવા રિસર્ચ થયા છે જેને પ્લેસિબો ઇફેક્ટ કહેવાય, કે માણસ જે ધારે છે, માણસ જે વિચારે છે એ થાય છે. આજે આના ઉપર ઘણા બધા પુસ્તકો પણ લખાયા છે, મનની સંકલ્પ શક્તિ, વિચાર નિયમ, આવા ઘણા બધા પુસ્તકો આના ઉપર લખાયા છે. એટલે જ આજે સૌ પ્રથમ મોટિવેશનલ સ્પીકરો એ વિઝ્યુલાઇઝ કરવાનું કહે. કદાચ તમે પુસ્તક નામ વાંચ્યું હોય તો 7 Habits of Highly Effective People, એમાં બીજી હેબિટ શું છે? વિઝ્યુલાઇઝ. માણસ છે પોતે જેવું વિચારે છે, જેવું વિઝ્યુલાઇઝ કરે છે એવો એ બની જાય છે. તો એ જ થિયરીને આપણે અહીંયા લાગુ પાડીએ કે આપણે આત્મા છીએ, દેહ નથી, આવું જો વિઝ્યુલાઇઝ કરવામાં આવે તો ધીરે ધીરે ધીરે જે મહારાજના કોન્સેપ્ટ પ્રમાણે શ્રવણ મનન નિધિધ્યાસ અને સાક્ષાત્કાર, એ સાક્ષાત્કારના સ્ટેજ ઉપર આપણે પણ પહોંચી શકીએ. તો પ્રશ્ન થાય, એવો કોઈ સાક્ષાત્કાર થયો છે કોઈને? કોઈ એવી રીતે વર્તી શક્યા છે? તો હા, આપણા સંપ્રદાયમાં એવા તો સેંકડો પ્રસંગો છે કે જેમાં ખરી આત્મનિષ્ઠાની પરીક્ષા થઈ હોય. આપણા ભગવાન સ્વામિનારાયણના એક સંત, નામ એનું સદાનંદ સ્વામી, ફરતા ફરતા ગામડી ગામે આવ્યા, બાવડી ગામે આવ્યા. એ વખતે સ્વામી જ્યાં ગામમાંથી પસાર થતા હતા ને, એ વખતે એક ભાણદાસ નામના કોઈ દ્વેષી વ્યક્તિ એમણે જોયું. ભગવાન સ્વામિનારાયણ સાથે કટ્ટર દ્વેષ, એમના સંતો સાથે દ્વેષ. સ્વામી નીકળતા હતા ને સ્વામીની દ્રષ્ટિને એમની આંખો ચાર આંખ ભેળી થઈ. પેલા એ કાતર મારી અને એવું જોયું એટલે સ્વામીને થયું કે અહીંયા ધીરે ચાલવામાં માલ નથી. સ્વામીએ ચાલવાની ગતિ વધારી દીધી. પેલો ભાણદાસ પણ અંદર જઈ અને પોતાનું લાકડી લઈ અને સ્વામીની પાછળ મેળવ્યો ચાલવા. સ્વામી ધીરે ધીરે ઝડપથી ચાલતા ચાલતા ગામની બહાર નીકળી ગયા અને આ ભાણદાસ એ ગામની બહાર પહોંચતા જ એમને આંબી ગયા અને જોર જોરથી મારવા માંડ્યા. લાકડીઓ સડાક સડાક અવાજ આવ્યો. સ્વામી તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ વિચાર કરે. મનમાં એમ થાય કે જ્યારે કૂતરા થયા હશું ત્યારે કેટલાયના પથરા ખાધા હશે, જ્યારે બળદ થયા હશું ત્યારે ખેડૂતની કેટલી લાકડીઓ ખાધી હશે, તો બસ આ જન્મે ભગવાન સ્વામિનારાયણ માટે સહન કરવામાં શું વાંધો છે? અને સહન શક્તિની આ જ વ્યાખ્યા છે, આત્મનિષ્ઠાની આ જ વ્યાખ્યા છે. એક વખત પૂજ્ય દેવપ્રસાદ સ્વામી ત્યાં પધારેલા નવસારી, નાના સંતો બેઠા હતા. કોઈએ પૂછ્યું, સ્વામી આત્મનિષ્ઠાની શું વ્યાખ્યા? આત્મરૂપ માનવું, માનવામાં તો કંઈ દેખાતું નથી. ત્યારે સ્વામીએ ખૂબ સરસ કીધું કે આત્મનિષ્ઠાની એ જ વ્યાખ્યા છે કે ભગવાનને માટે સહન કરવું. જેટલું આપણે ભગવાનને માટે સહન કરી શકીએ એટલી આત્મનિષ્ઠા વધારે. પણ જોજો, ભગવાનને માટે હો તો જ એ આત્મનિષ્ઠામાં ખપે, નહીતર સહન તો આજે ઘણા બધા કરે છે ને. સદાનંદ સ્વામીને જોરથી લાકડીઓ ફટકારે, સડાક સડાક અવાજ આવે, સ્વામી સહન કરી શકે પણ સ્વામીના સ્વામી એવા મહારાજ કેમ સહન કરી શકે? આ બાજુ દૂર ખેતરમાં એક ખળાવાડીમાં બે ત્રણ ખેડૂત કામ કરતા હતા, એમને અવાજ આવ્યો. દ્રષ્ટિ માંડીને જોયું તો કોઈ ભગવા વસ્ત્રો દેખાણા, સટાક સટાક ચાબુક મારતો હોય એવું નજરે પડ્યું. એટલે થયું કે કોઈક સાધુને મારે છે. બંને ભાઈઓ દોડતા આવ્યા, રાડ પાડી, હે શું કરે છે, છોડી દે સાધુને, શા માટે મારે છે? પણ પેલો મારતો રહ્યો નહીં, એટલે પેલા બંને જોરથી ધક્કો મારી અને પેલાને પછાડી દીધો. પેલા સંતને બચાવી લીધા, પણ જ્યાં ચાદર ઊંચી કરીને જોયું તો માંસના લોચા નીકળી ગયેલા, એવા સટાક સટાક મારેલા. પેલા બાવાને કહ્યું, અહીંથી ચાલ્યો જા, નહીતર તારી વાત નથી. પેલો બાવો તો ભાગી ગયો. સદાનંદ સ્વામીને પેલા બંને ખેડૂતે કહ્યું કે સ્વામી માફ કરજો, અમારા ગામના વ્યક્તિ આવું કર્યું, માફ કરજો. એક કામ કરો, તમે મારા ઘરે આવો, અમે તમને હળદરથી મલમ કરી દઈએ, થોડીક રાહત થાય. ના ભાઈ ના, અમારે એવું કાંઈ કરવાની જરૂર નથી, એ થોડા દિવસમાં ઓટોમેટિક બધું સારું થઈ જશે, આપમેળે બધું સારું થઈ જશે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બસ મને આ ગામથી બહાર પહોંચાડી દો એટલે બધું સારું થઈ જશે. કેવી આત્મનિષ્ઠા હે, કેવી દ્રઢતા હશે! ભગવાનને માટે સહન કરવું એ જ આત્મનિષ્ઠાની એક વ્યાખ્યા છે. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સ્વામીને શરીરમાં બીમારી આવેલી એટલે સંતોએ કહ્યું કે સ્વામી મુંબઈ ડૉક્ટરો સારા છે, ત્યાં બતાવીએ. એટલે સ્વામી કે ત્યાં જવાની જરૂર નથી, પહેલાં તો ના જ પાડી દીધી. પણ સંતોએ ખૂબ આગ્રહ કર્યો એટલે સ્વામી કે સારું જઈ આવીએ, બધા કહે છે તો જઈ આવીએ. એટલે સ્વામી મુંબઈ આવ્યા, મુંબઈ ડૉક્ટરોને બતાવ્યું, ત્યારે ડૉક્ટરોએ એવું કહ્યું કે આ શરીર છે એ સ્વામીએ એટલું બધું વાપર્યું છે, એટલું બધું ઘસ્યું છે કે હવે આ શરીરમાં એકેય અંગ એ કામ કરે એવું રહ્યું નથી, બધા જ અંગો ઘસાઈ ગયા છે. પછી તો બીજા ડૉક્ટર દલાલની પાસે દલાલે સ્વામીને વિનંતી કરી, સ્વામી મારા ત્યાં પધારો, હું તમારો રિપોર્ટ કરી આપું અને સારું થાય એવો પ્રયત્ન કરું. એટલે ડૉક્ટર દલાલ ભાવિક હતા, સત્સંગી નહોતા પણ ભાવિક હતા. એટલે સ્વામી આવ્યા, ત્યાં ટેસ્ટ લેવાનો હતો, બધા ટેસ્ટ લેવાઈ ગયા પણ એક છેલ્લો ટેસ્ટ હતો એ હૃદયમાંથી લોહી લેવાનો ટેસ્ટ હતો. એના માટે બેભાન કર્યા વિના, હા ફરીથી સાંભળજો, બેભાન કર્યા વિના અહીંયા કાણું પાડવાનું અને સિરિંજ દ્વારા એમાંથી લોહી લેવાનું હતું. વિચાર કરતા આપણા રૂવાડા બેઠા થઈ જાય. સ્વામી કે કાંઈ વાંધો નહીં, કરી લ્યો ટેસ્ટ. આ ટેસ્ટ તો ટેસ્ટ હતો પણ ખરેખર આત્મનિષ્ઠાની પરીક્ષા હતી. સ્વામી તો લાંબા થઈ ગયા. ત્રણ વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલી આંખો મીચી દીધી, મહારાજની મૂર્તિમાં લીન થઈ ગયા. ડૉક્ટર દલાલે જે ટેસ્ટ લેવાનો તો લઈ લીધો. પછી સ્વામીને જગાડવા માંડ્યા, સ્વામી જાગો. સાથે પુરાણી ભક્તિ પ્રકાશ સ્વામી હતા, ડૉક્ટર સાહેબ તમે સાઈડમાં રહ્યો, આ તમારું કામ નહીં, હું જગાડી દઉં. પછી સ્વામીએ સ્વામીના કાન પાસે જઈ અને ત્રણ વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું બોલ્યા અને સ્વામીએ આંખો ખોલી અને પૂછ્યું, ટેસ્ટ લેવાઈ ગયો? હા સ્વામી, ટેસ્ટ લેવાઈ ગયો. પણ આ બધું જોઈ અને પેલા ડૉક્ટર દલાલની આંખો ફાટી ગઈ. સ્વામી આ વસ્તુ અશક્ય છે, પોતે ભાવિક હતા ને એકદમ આમ આ વસ્તુ જોઈ સ્વામીના આ સ્વામી આ વસ્તુ અશક્ય છે, આ ક્યારેય સંભવી શકે નહીં, તમે આ કઈ રીતે સહન કરી શક્યા? આ ટેસ્ટ મેં આજ સુધી બહુ ઓછાના લીધા છે પણ જ્યારે જ્યારે આ ટેસ્ટ લેવાતો ત્યારે આખી હોસ્પિટલ ગાજી ઉઠતી અને તમે એક પણ ઓહંકારો ન કર્યો, કયા પ્રતાપે! બસ મહારાજની પ્રતાપે. આવા હતા એ સંત આત્મ સાક્ષાત્કારી, પરમાત્મા સાક્ષાત્કારી. કેવળ આત્મનિષ્ઠાની વાતો નહીં પણ આત્મનિષ્ઠાને જેમણે સાક્ષાત્કાર કર્યો તો એવા એ સંત હતા. આત્મનિષ્ઠા એ શા માટે કેળવવી જોઈએ? આત્મનિષ્ઠા કેળવવાથી આપણને શો લાભ છે? સૌથી મોટો લાભ મહારાજે વચનામૃતમાં કહ્યો એ ભક્તિ શ્રેષ્ઠ છે, પણ ભક્તિના નિર્વિઘ્ન ભક્તિને માટે આત્મનિષ્ઠા એ જરૂરી છે. પ્રથમના 19માં વચનામૃતમાં કહ્યું કે જો આત્મનિષ્ઠા ન હોય તો દેહાભિમાનના યોગે કરીને પ્રીતિની સિદ્ધિ થતી નથી, એટલે આત્મનિષ્ઠા જરૂરી છે. લોયાના 6ઠા વચનામૃતમાં તો ત્યાં સુધી કહ્યું કે મહારાજે પ્રશ્ન પૂછ્યો કે એવો કયો અવગુણ છે, એવો કયો દોષ છે કે જે એક દોષને વિશે સર્વે દોષ રહ્યા છે? એક જ જવાબ, દેહાભિમાન રૂપ આત્મનિષ્ઠા ન હોવી એ. વળી બીજો પ્રશ્ન પૂછ્યો કે એવો કયો ગુણ છે કે જેને વિશે સર્વે દોષ માત્ર નાશ પામી જાય અને સર્વે ગુણ આવી જાય? આત્મનિષ્ઠા રૂપ. કારણ કે દેહથી જુદા પડી ગયા પછી તો આત્મા જ છે, અને આત્માને માટે તો જે પણ કંઈ કરવું એ લેખે છે. એટલે આત્મનિષ્ઠા છે એ જ સર્વશ્રેષ્ઠ ગુણ છે. બાકી ગમે તેટલી ભક્તિ હોય પણ ભક્તિની પણ સિદ્ધિ એ દેહાભિમાનના યોગે કરીને નથી થતી. ઘણી વખત મહારાજમાં સંતોમાં પ્રેમ ઘણો હોય, એના વિના રહેવાય નહીં, પણ જ્યારે ખરી પરીક્ષા આવે, ક્યારે ખરું અપમાન થાય, ક્યારેક પંચ વિષયનો યોગ થાય, ત્યારે પ્રાયોરિટી કોને અપાય છે? જો આત્મનિષ્ઠા ન હોય તો પ્રાયોરિટી ખરેખર આપણા અહમ મમત્વને અપાતી હોય. અલૈયા ખાચર કેવી સ્થિતિ હતી એ? એનું દ્રષ્ટાંત, એના પ્રસંગો તો સૌ કોઈને ઘણી વખત સંભળાણા હશે. મહારાજ એમને લાકડી આપેલી કે આ એક છેડો અડાડશો એટલે સમાધિ, ને બીજો છેડો અડાડશો એટલે સમાધિ ઉતરી જશે. સત્સંગ કરાવવા મોકલેલા, વિદ્વાન હતા, બીજાને સત્સંગ કરાવી શકતા. અરે કોઈ અક્ષરધામમાં ગયો હોય તો અક્ષરધામમાંથી પાછો બોલાવી લાવે. જમદૂત આવેલા તો જમની પાછળ લાકડી લઈને દોડાતા. આવા ભક્ત હતા, છતાંય મહારાજે એને સાચવવા પડતા. પંચાળા ગયા હતા તો મહારાજ ખોરી જારનો રોટલો જમતા, એમને ભાવે નહીં તો મહારાજ કે કાંઈ વાંધો નહીં, એના માટે એક રોટલી કરી દો. સ્પેશિયલ રોટલી કરાવતા, પોતે મહારાજ ખોરી જારનો રોટલો જમે અને એમને સાચવી અને રોટલી જમાડતા, એમનું માન સાચવતા મહારાજ. પણ એક દિવસ સંતો ભક્તો સાથે મહારાજ નાવા પધારેલા, બધા જ કાઠીઓ હતા પેળા. મહારાજે રમૂજમાં એ પાણીની નીચે જઈ અને અલૈયા ખાચરના બંને પગ પકડી અને ઊંધા નાખ્યા, અને માન ગવાયું, બધા દરબારો હૈસા એની ઉપર. એટલે મહારાજને સામુ બોલી ગયા કે જુઓ મહારાજ, કંઈક મર્યાદા હોય. એવો મહારાજ કે આ તો ભક્તો છે, બધા આનંદ કરીએ છીએ એટલે હોય, જો તમારાથી ન થતું હોય તો ચાલ્યા જાઓ, એમ અમારી કાંઈ ગરજ નથી. મહારાજ તો રમતમાં હતા પણ આને તો લાગી ગયું, ના કાંઈ ગરજ નથી, જઈ શકો છો. પછી મહારાજ ધામમાં જવાના હતા, સંતોને ચિંતા થઈ કે બોલાવીએ બાપુને, છેલ્લી વખત દર્શન થઈ જાય તો કામ થઈ જાય. આવ્યા, મહારાજે સામુ ન જોયું તો એ દરવાજેથી પાછા જતા રહ્યા, તો પણ માન ન મૂકી શક્યા. ભક્તિ તો ઘણી હતી, સંતોમાં પ્રેમ હેત પણ હતું, પણ પોતાના દેહાભિમાનના યોગ્ય કરીને પોતાના જ પગ ઉપર કુહાડો લાગ્યો. એટલે સંતો મહારાજે વચનામૃતમાં એમ કહ્યું, સારંગપુરના 10મા વચનામૃતમાં, કાંઈ ન થાય તો કાંઈ નહીં, દેહને વિશે આત્મા ન મનાય તો પણ કાંઈ નહીં, પણ એવા જે સંત હોય કે જે પોતાને આત્મરૂપ માનતા હોય, આત્માને વિશે પરમાત્મા બિરાજમાન છે એમ માનતા હોય, એવા જે સંત હોય તેના મધ્યમાં પડ્યો રહે અને નિત્ય 10 ખાસડા મારે તો પણ સહન કરે ને, તો પણ એનું કલ્યાણ એના જેવું થાય. બીજું, દેહમાં જ્યારે કોઈ દુઃખ આવે ત્યારે આત્મનિષ્ઠા ન હોય તો નિશ્ચય ડગી જાય. આ તો બહુ મોટી ખોટ થાય. મહારાજનો નિશ્ચય ટળી જાય તો તકલીફ થઈ જાય. ત્રીજું, આત્મનિષ્ઠાવાળો હોય એને જ્યારે પંચ વિષયનો યોગ થાય ત્યારે એમાં પણ એ સાવધાન રહી શકે, અને જો આત્મનિષ્ઠા ન હોય તો પંચ વિષયમાં લેવાઈ જાય. બ્રહ્મદેશના રાજા થયા, બહુ જ્ઞાની રાજા હતા. એક વખત એક ભિક્ષુક એમને ત્યાં માગતો માગતો આવ્યો. એમને પ્રશ્ન પૂછ્યો, આપ ખૂબ મોટા જ્ઞાની છો, બ્રહ્મજ્ઞાની છો, હું ઘણા સમયથી આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરું છું પણ મને એની સિદ્ધિ થતી નથી, મને કંઈક ઉપાય બતાવો. એટલે કહ્યું કે જો એનો ઉપાય તો હું તમને સમય આવે ને ત્યારે જ બતાવીશ, અત્યારે હું કહું ને એમ કરો. શું કરવાનું? જો આ દીવો છે, આ દીવાને હાથમાં રાખી અને તમે અમારા રાજમહેલમાં ફરો, તમારા માટે તમામ ભોગ, તમામ સુખ સગવડતાઓ ખુલ્લી છે. તમારે જે ભોગ ભોગવાવો હોય, જે વૈભવો જોતા હોય એ ભોગવો, પણ શરત એક કે આ દીવો ઠરવો ન જોઈએ. ગયા બે ત્રણ કલાક, ચાર પાંચ કલાક વીતા, આખાય મહેલમાં જુદા જુદા ભોગ હતા. પછી રાજાની પાસે આવ્યા, દીવો હાથમાં જળતો હતો. રાજાએ પૂછ્યું કે કેમ થયું, કઈ સુખ આવ્યું તમને, કઈ ભોગનું સુખ આવ્યું? એ વખતે પેલો ભિક્ષુ કહ્યું કે ભોગ તો ઘણા દેખાતા હતા પણ હાથમાં દીવાની ચિંતા હતી, એટલે દીવામાં જ મારું મન રહ્યું, પણ એ ભોગની વચ્ચે પણ હું ભોગને એ કોઈ ભોગવી શક્યો નથી. બસ આ જ તમારો ઉત્તર છે. હું આ રાજગાદી ઉપર બેઠો છું પણ મારી દ્રષ્ટિએ સતત મારા આત્મા ઉપર છે, એટલે આ રાજસત્તા આટલા વિષય ભોગ હોવા છતાં પણ મારા આત્મા સામું દ્રષ્ટિ છે કે ક્યાંક મારા આત્માનું કલ્યાણ બગડી ન જાય, એટલે આની વચ્ચે પણ હું મારા જ્ઞાનને અચળ જાળવી રાખું છું. જનક રાજાની પણ આ જ સમજણ મહારાજે વીસમા વચનામૃતમાં વખાણી વડતાલના, કે પોતે આત્મજ્ઞાની છે મહારાજ, કે જે પણ કાંઈ સુખ છે એ આત્મવતે કરીને છે. જો દેહ ન, જો આત્મા જ ન હોય તો દેહ ન રહી શકે અને આ લૌકિક બાહ્ય સુખ પણ ન ભોગવી શકાય, એટલે સૌથી સુખદાયી જો કઈ હોય તો આત્મા છે. પોતાના આત્મ સામુ દ્રષ્ટિ આવે તો પંચ વિષયમાં ક્યારેય લોપાઈ ન જવાય. ત્યાર પછી ચોથો છે, આત્મનિષ્ઠા હોય તો ક્યારેય કોઈનો અવગુણ ન આવે. હા, થોડુંક સમજવું એ બહુ જરૂરી છે. આત્મનિષ્ઠાથી કોઈનો અવગુણ ન આવે એ કઈ રીતે? જનક રાજા એ જનક રાજાના દરબારમાં અષ્ટાવક્ર ઋષિ પધાર્યા, પણ અષ્ટાવક્ર ઋષિ એટલે આઠ અંગે વાકા, એમનું શરીર પણ એવું બેઠી દડીનું અને ઢંગ ધડા વિનાનું, એટલા માટે જેનું નામ અષ્ટાવક્ર પડેલું. પણ પોતે જ્ઞાની મહાત્મા સંત પુરુષ હતા. જેવા એ આવ્યા એ વખતે જનક રાજાના દરબારમાં તમામ વિદ્વાનોએ હાસ્ય કર્યું, હાસી કરી કે ઓહો આનું શરીર તો જુઓ. અને એ વખતે અષ્ટાવક્ર ઋષિ રંગમાં આવી ગયા અને જનક રાજાને કહ્યું કે હે જનક, આ તારા દરબારમાં આ શું ચમારોને ભેળા કર્યા છે? ચમારોની સભા વચ્ચે તું બેઠો છે? માફ કરજો પ્રભુ, કઈ ભૂલ થઈ હોય તો આપ એને ચમાર શા માટે કહો છો? એ તો બહુ મોટા જ્ઞાની વિદ્વાનો છે. ના ના ના, એને મારા દેહ સામુ દ્રષ્ટિ છે પણ મારા આત્મા સામુ નથી. મારા દેહને વાકો જોવે છે પણ મારા આત્માને સીધો જોઈ શકતા નથી. તો એને ચામડામાં જેને દ્રષ્ટિ છે એને ચમાર ન કહેવાય તો શું કહેવાય? વિદ્વાનો હોય છતાંય ચમાર કીધા. જો આત્મા સામુ દ્રષ્ટિ જાય તો કોઈ વ્યક્તિનો દોષ આપણને દેખાય નહીં. કોઈની નાની મોટી ભૂલ થતી હોય, મહારાજે સ્વાભાવિક દોષ જોવાની ના પાડી ને. દૈહિક ધર્મ હોય જુદા જુદા, પૂર્વજન્મના સ્વભાવો હોય, તો એ સ્વભાવો એ દેહમાં રહ્યા છે. આત્મા તો નિર્વિકાર છે, નિર્લેપ છે, સર્વ થકી પર છે. જો આ દ્રષ્ટિ આવે તો મહારાજે અંત્યના 39મા વચનામૃતમાં કહ્યું કે ક્યારેક કોઈ નિમિત્તે પરસ્પર બોલાચાલી થાય તો જો આત્મનિષ્ઠા ન હોય તો સંતનો અવગુણ આવી જાય. એટલે આત્મનિષ્ઠા, આત્મદ્રષ્ટિ કેળવવી એ ખૂબ જરૂરી છે. એટલા માટે જ તમામ શાસ્ત્રોના વચનો એ આપણને આત્મરૂપ માનવા માટે કહે છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ પણ કહ્યું, મહારાજ કહે છે એમાં કે એક વાત કહું, માનો તેહ આપણે આત્મા નહીં દેહ, માનો ચૈતન્ય રૂપ તમારું દુઃખ રૂપ દેહ તેહ ન્યારું. આ દેહ છે એ દુઃખરૂપ છે અને એ જુદું છે. ગીતામાં પણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, આત્મા રામશ્ચ મુનયો નિર્ગ્રંથાપ્યુરુક્રમે કુર્વંત્ય હેતુ કિમ ભક્તિમ ઇત્થમ ભૂત ગુણો હરિહિ. શિક્ષાપત્રીમાં મહારાજ કહે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. ધર્મામૃતમાં મહારાજ કહે છે, એવમ ભૂતમ સ્વાત્માનમ જ્ઞાત્વા તદ્યાચરેણ સચ્ચિદાનંદ રૂપેણ બ્રહ્મણૈક્યમ વિભાવયેત. હું એક સચ્ચિદાનંદ રૂપ બ્રહ્મ છું એવું માનવું. ઉપનિષદમાં પણ તમેવ વિદ્વાન અમૃતઃ ભવતિ નાન્યઃ પંથા વિદ્યતે યનાય. આત્મરૂપ પોતાને માનવું એ જ સર્વ શાસ્ત્રનો એક પડકાર છે, પોકાર છે. ત્યારે મહારાજના ચરણોમાં આપણે પણ પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમે પણ અમારા દેહ થકી જુદા થઈ અમને આત્મરૂપ માની અને આપની ભક્તિને નિર્વિઘ્ન બનાવી શકીએ એવી દ્રષ્ટિ, એવી સમજણ આપજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.